શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 18-19 બહારથી અકળાઈને પૃથ્વીનું ભગવાનના શરણમાં જવું, યોગ માયાનું આશ્વાસન. વ્યાસજી કહે છે, રાજન, ભગવાન શ્રીકૃષ્ણની લીલાનો પાર નથી તે હું તમને કહું છું, સાંભળો. તેમના અવતારમાં દેવીનું અદ્ભુત ચરિત્ર કારણ હોય છે, અર્થાત સચ્ચિદાનંદ સ્વરૂપિણી આદિશક્તિના મનમાં સૃષ્ટિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતાં જ તે અવતાર કાર્ય આરંભી દે છે. એકવાર પૃથ્વી દુષ્ટ લોકોના ભારથી અત્યંત દુઃખી થઈને ગાયનું રૂપ ધારણ કરીને આંખોમાં આંસુ સારતી સ્વર્ગલોકમાં ગઈ. ઇન્દ્રએ પૂછ્યું, હે વસુંધરા, તમારી સામે અત્યારે કયો ભય ઉપસ્થિત થયો છે જેના કારણે તમે દુઃખી થઈ રહ્યા છો? તમને શું દુઃખ છે? પૃથ્વીએ કહ્યું, દેવેશ, તમે પૂછ્યું છે તેથી તમને મારું દુઃખ કહું છું. સાંભળવાની કૃપા કરો. હે માન આપનારા, અત્યારે દુષ્ટ રાજાઓનો ભાર મારા માટે અસહ્ય થઈ ગયો છે. મહાપાપી જરાસંઘ મગધ દેશમાં અને શિશુપાલ ચેદી દેશમાં પૃથ્વીપતિ થઈને બેસી ગયા છે. પ્રતાપી કાશીરાજ, શક્તિશાળી રૂકમી કંસ, મહાબલી નરકાસુર, સાલ્વ, દુરાત્મા કેસી, ધેનુકાસુર અને બકાસુર બધા દુષ્ટો ધર્મની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. તે બધા પરસ્પર જૂથબંધી કરીને દુરાચારી મદોન્મંત બનીને કાળરૂપ સાબિત થયા છે. હે દેવેન્દ્ર, આ બધાને કારણે હું અત્યંત દુઃખી છું. હું આ બધાના ભારથી ખૂબ અકળાઈ ગઈ છું. આ દુષ્ટ લોકોનો ભાર સહી શકવા હું અસમર્થ છું. હું શું કરું અને ક્યાં જાઉં? બસ આ જ મારી ચિંતાનું મુખ્ય કારણ છે. દેવરાજ, આપ તો જાણો છો, અગાઉ પણ મારા પર સંકટ આવ્યું છે ત્યારે ભગવાન શ્રી હરિએ વરાહ અવતાર ધારણ કરીને મારો ઉદ્ધાર કર્યો હતો. તે સમયે મારો ઉદ્ધાર કર્યો ન હોત તો આજે તેનાથી પણ તીવ્ર દુઃખ કઈ રીતે ભોગવવું પડ્યું હોત? કારણ કે તે સમયે કશ્યપ પુત્ર હિરણાક્ષે મને પકડીને સમુદ્રમાં ડૂબાડી દીધી હતી. ત્યારે ભગવાને વરાહ રૂપ ધારણ કરીને તે દુષ્ટ દૈત્યને મારીને મને બહાર કાઢી અને મને સ્થિર કરી હતી. આમ ન થયું હોત તો હું પાતાળમાં સુખેથી પડી રહી હોત. દેવરાજ, હવે મારાથી આ દુષ્ટ રાજાઓનો ભાર સહન થતો નથી, તેથી આપની શરણમાં આવી છું. આપ મારા સુકાની બનીને આ દુઃખરૂપી અપાર સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો. ઇન્દ્રના કહેવાથી પૃથ્વી ત્યાંથી બ્રહ્માજી પાસે ગઈ. બ્રહ્માજીએ તેને વિષ્ણુ પાસે લઈ જવાની વાત કહી. બધા દેવતાઓ અને પૃથ્વીને આગળ કરીને બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પુરુષ સૂક્તથી તેમણે ભગવાન શ્રી હરિની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ, આપના હજારો મસ્તક છે, હજારો હાથ અને ચરણોથી આપ શોભી રહ્યા છો. આપ દેવોના દેવ સનાતન પુરુષ છો. હે રમાપતિ, આપ સર્વત્ર વ્યાપક છો. અમને અમર બનાવનાર, ભવિષ્યમાં અને વર્તમાનમાં અમારી રક્ષા કરનાર આપ જ છો. આપનો મહિમા ત્રિલોકમાં કોણ નથી જાણતું? આપ જ બધાના કરતા, ભરતા અને સંહર્તા છો. આપ અપાર શક્તિશાળી પુરુષની ગતિ સમસ્ત બ્રહ્માંડમાં અબાધિત રહે છે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કરવાથી ગરુડધ્વજ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. તેઓ અત્યંત દયાળુ છે. બ્રહ્માદી દેવતાઓને દર્શન આપ્યા અને બધા દેવતાઓનું સ્વાગત કર્યું અને તેમના આવવાનું કારણ પૂછ્યું. બ્રહ્માજીએ પ્રણામ કરીને કહ્યું, જનાર્દન, પૃથ્વી અત્યંત દુઃખી છે, તેનો ભાર ઉતારવો એ આપનું પરમ કર્તવ્ય છે. હે દયાનિધાન, હવે દ્વાપર યુગ સમાપ્ત થઈ રહ્યો છે. આપ પૃથ્વી પર પધારી દુષ્ટોનો સંહાર કરી પૃથ્વીનો ભાર ઉતારવાની કૃપા કરો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હું આ સંબંધમાં સ્વતંત્ર નથી. હું એકલો જ નહીં, બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, અગ્નિ, યમ, ત્વષ્ટા, સૂર્ય અને વરુણ બધા જ પરતંત્ર છીએ. આ ચરાચર સંપૂર્ણ જગત યોગ માયાને આધીન છે. બ્રહ્માથી લઈને કણસલા સુધી બધા જ તે યોગ માયાને વશ છે અને ગુણોરૂપી દોરાથી ગૂંથાયેલું છે. હે દેવતાઓ, તે યોગ માયા સર્વપ્રથમ સ્વેચ્છાપૂર્વક જે કાર્ય કરવા ઈચ્છે છે તે કાર્યમાં અમે બધા તેમના સહયોગી બનીએ છીએ. બધા પર તેમની સંપૂર્ણ સત્તા છે. વ્યાસજી કહે છે, આમ કહીને જેની માયાથી મોહિત થયેલા સમસ્ત પ્રાણીઓ જે જગદગુરુને જાણવા અસમર્થ છે તે પરબ્રહ્મની વાત કહેવાનો બ્રહ્માજી સમક્ષ વિષ્ણુ ભગવાને આરંભ કર્યો. તેમણે કહ્યું, અમારા ઉપર માયાનું એટલું ઊંડું આવરણ છે કે અમે તે જગદગુરુનું ધ્યાન જ કરી શકતા નથી. તે પરમ પુરુષ શાંત અને સચ્ચિદાનંદ રૂપ છે, તે શાશ્વત છે, તેમની શક્તિ અદ્ભુત છે. હે બ્રહ્મા, કલ્પના આરંભે ક્ષીરસાગરમાં તમે શક્તિને જોઈ છે ત્યારે હું અને શંકર પણ તેમની ઝાંખી કરતા હતા. ત્યાર પછી મણિદ્વીપમાં પણ આપણે તે શક્તિને જોયા છે. ત્યારે પારિજાત વૃક્ષની નીચે રાસ મંડળમાં બધો સમાજ એકત્ર થયો હતો. એ જ અદ્ભુત શક્તિ બધાની પ્રેરક છે, તે આપણો અનુભવ છે. માત્ર સાંભળેલી વાત નથી, તેથી બધા દેવતાઓ મળીને તે પરમ શક્તિનું ચિંતન કરો. તે આદ્ય શક્તિ કલ્યાણકારી અને બધી જ મનોકામના પૂરી કરવાવાળા અને માયા સ્વરૂપિણી છે. પરબ્રહ્મ સાથે તેમનો અભિન્ન સંબંધ છે. વ્યાસજી કહે છે, ભગવાન વ્યાસજી કહે છે, વિષ્ણુ ભગવાનની વાત સાંભળીને બ્રહ્માજી વગેરે બધા દેવતાઓ યોગ માયા ભગવતી ભુવનેશ્વરીની એકાગ્ર મનથી ધ્યાન કરવા લાગ્યા. સ્મરણ કરતા જ સાક્ષાત ભગવતી પ્રગટ થયા. તેમના શ્રીહસ્ત પાસ અંકુશ અને અભય મુદ્રાથી શોભતા હતા. તેમનો શ્રી વિગ્રહ રતુંબડો અને અદ્ભુત હતો. તેમના દર્શન કરીને દેવતાઓ આનંદ વિભોર થઈ ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, જે રીતે કરોળિયામાંથી લાળ અને અગ્નિમાંથી તણખો નીકળે છે તેમ જેનામાંથી જગત નીકળ્યું છે તે ભુવનેશ્વરીને અમે વંદન કરીએ છીએ. સ્થાવર જંગમ સર્વ જગત જેમની માયા શક્તિથી રચાયેલું છે તે ચૈતન્ય રૂપા છે, તે કરુણાના સાગર છે. જેમને ન જાણવાથી જગતનો પ્રપંચ દૂર થતો નથી અને જાણી લેવાથી જગતની નશ્વરતા પ્રત્યક્ષ થાય છે તે જ્ઞાન રૂપા ભગવતી ભુવનેશ્વરીનું અમે ધ્યાન કરીએ છીએ. તે અમને સદબુદ્ધિ પ્રદાન કરો. તે મહાલક્ષ્મી અમારા ધ્યાનના વિષય બનો. શક્તિ રૂપા તે મહામાયાના ચરણોમાં અમે મસ્તક નમાવીએ છીએ. તે દેવી અમને સત્કર્મની પ્રેરણા આપો. મહાલક્ષ્મયે ચ વિદ્મહે સર્વશક્તયે ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. મહાલક્ષ્મી ગાયત્રી સ્કંદ 4, 19મો અધ્યાય 13મો શ્લોક. હે માતા, આપને નમસ્કાર હો. પૃથ્વીનો ભાર ઉતારવામાં કુશળ ભવાની પ્રસન્ન થઈ અને કલ્યાણ કાર્યમાં સહભાગી બનાવો. દયાથી પીગળી જનારા દેવી, આ પૃથ્વી દુષ્ટ લોકોના ભારથી અત્યંત વ્યાકુળ છે. હે મહેશ્વરી, આપ દૈત્યોનો સંહાર કરી પૃથ્વીનો ભાર ઉતારો, સાથે સાથે સજ્જનોની રક્ષા કરવી એ પણ આપનું પરમ કર્તવ્ય છે. હે માતા, અત્યારે કંસ ભૌમાસુર કાલયવન કેશી જરાસંઘ બકાસુર પૂતના ખર અને સાલ્વ વગેરે મુખ્ય મુખ્ય રાજાઓ અને તેમના બીજા અનેક ખંડિયા રાજા છે, તેમને વહેલી તકે મારીને પૃથ્વીનો ભાર ઓછો કરવાની કૃપા કરો. હે કમળ લોચન વાળા, જેમને કોઈ પણ હરાવી શક્યું ન હતું, તેવા બધા દૈત્યો યુદ્ધમાં આપના આનંદદાયી મુખની સામે આવતા જ બાણોના શિકાર બની ગયા. આપે તેમને લીલા માત્રથી હણી નાખ્યા. બીજના ચંદ્રને મસ્તક પર ધારણ કરનારા દેવેશ્વરી શક્તિથી વંચિત થયા પછી વિષ્ણુ અને શંકર વગેરે દેવતાઓ પણ હાલી ચાલી શકતા નથી. શેષ નાગ પણ તમારી શક્તિ વિના પૃથ્વીને ધારણ કરવા સમર્થ નથી, ઇન્દ્રએ કહ્યું. સરસ્વતી વિના, ઇન્દ્રએ કહ્યું, શું સરસ્વતી વિના બ્રહ્માજી વિશ્વની રચના કરવામાં, લક્ષ્મીજી વિના વિષ્ણુ જગતનું રક્ષણ કરવામાં અને ઉમા વિના શંકર સંસારનો સંહાર કરવા સમર્થ છે? બિલકુલ નહીં. પરંતુ જ્યારે સરસ્વતી, લક્ષ્મી અને ઉમા નામની આ તમારી શક્તિઓનો સહયોગ તેમને પ્રાપ્ત થાય છે, ત્યારે તે પોતાનું કાર્ય સંપન્ન કરવા માટે સમર્થ બને છે. ભગવાન વિષ્ણુ બોલ્યા, અખિલ ભૂમંડળની વ્યવસ્થા કરવામાં સ્વતંત્ર દેવી, જો તમારી શક્તિનો સહયોગ ન મળે તો ત્રિલોકની રચના કરવામાં, બ્રહ્મા પાલન કરવામાં, વિષ્ણુ અને સંહાર કરવામાં રુદ્ર ક્યારેય સમર્થ નથી. નિષ્પાપ, ખરેખર બધામાં શક્તિ રૂપે આપ જ વસી રહ્યા છો, વ્યાસજી કહે છે. આ પ્રમાણે બ્રહ્માજી વગેરે મુખ્ય મુખ્ય દેવતાઓએ દેવીની સ્તુતિ કરી ત્યારે તે કહેવા લાગ્યા, દેવતાઓ, ચિંતા છોડીને મને જણાવો કે મારે અત્યારે કયું કામ કરવાનું છે. તમારી ઈચ્છા હોય તેવા વિશ્વનું ગમે તેવું અસાધ્ય કાર્ય કરવા હું તૈયાર છું. શ્રેષ્ઠ દેવતાઓ, તમે તમારું અને પૃથ્વીનું શું દુઃખ છે તે કહો. દેવતાઓ બોલ્યા, આ પૃથ્વી દુષ્ટ લોકોના ભારથી અકળાઈને અમારી પાસે આવી છે. દુષ્ટ રાજાઓએ તેને અત્યંત દુઃખી કરી છે. તેની આંખોમાંથી આંસુ વહે છે, તે ધ્રુજી રહી છે. હે ભુવનેશ્વરી, સર્વપ્રથમ પૃથ્વીનો ભાર ઉતારવાની કૃપા કરો. હે શિવા, તમામ દેવતાઓનું પણ આ જ કાર્ય છે. હે માતા, આપે પહેલા પણ અતિ બળવાન મહિષાસુરને માર્યો છે, તેને કરોડો દૈત્યો મદદ કરતા હતા, તે જ રીતે પરાક્રમી શુંભ નિશુંભ રક્ત બીજ અપાર બળવાન ચંડ મુંડ તથા તેના જેવા જ શક્તિશાળી ધૂમ્રલોચન દુર્મુખ દુસ્સહ જે અત્યંત ભયંકર અને પ્રતાપી હતા, એ સિવાય પણ દુષ્ટ દૈત્યો તમારા હાથે કાળનો કોળિયો બની ચૂક્યા છે. અગાઉની જેમ અત્યારે પણ બધા દુષ્ટ દૈત્યોને જે રાજાના રૂપમાં પૃથ્વીનું શાસન કરી રહ્યા છે તેમને મારીને તે દુરાચારીઓના અસહ્ય ભારથી પૃથ્વીને મુક્ત કરવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, જ્યારે કલ્યાણમયી ભગવતી જગદંબાને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દેવી પ્રસન્ન વદને મેઘ જેવા ગંભીર સ્વરે બોલ્યા. શ્રી દેવીએ કહ્યું, દેવતાઓ, હું અંશાવતાર ધારણ કરીને બધા જ દુષ્ટ રાજાઓનો સંહાર કરીશ એવો વિચાર મારા મનમાં પહેલેથી ચાલતો હતો. જેટલા દાનવો રાજા બની બેઠા છે તે બધાનો સંહાર કરવો તેને મેં મારું પરમ કર્તવ્ય માન્યું છે. જરાસંઘ વગેરે બધા જ અભિમાની રાજાઓનો નાશ થશે. મહાભાગ દેવતાઓ, તમે બધા પણ તમારા અંશથી પૃથ્વી પર જન્મ લો. મારા અવતરિત થતા પહેલા સ્વર્ગના નિયામક કશ્યપજી તેમની પત્ની સાથે યદુકુળમાં જન્મ લઈને વસુદેવના નામે પ્રસિદ્ધ થશે. તે જ પ્રમાણે અવિનાશી ભગવાન વિષ્ણુ પણ ભૃગુ મુનિના શ્રાપથી તેમના અંશથી વસુદેવજીને ત્યાં પુત્ર બનીને આવશે. હું ગોકુળમાં યશોદાના ઉદરથી પ્રગટ થઈશ. સુપ્રતિષ્ઠિત દેવતાઓ, મારા દ્વારા તમારા બધા કાર્યો સિદ્ધ થશે. વિષ્ણુનો અવતાર કારાગારમાં થશે ત્યારે હું તેમને ગોકુળ લઈ જવાની વ્યવસ્થા કરીશ. મહાભાગ શેષને દેવકીના ગર્ભમાંથી ખેંચીને રોહિણીના ઉદરમાં સ્થાપવાનું કાર્ય પણ હું કરીશ. મારી શક્તિનો સંયોગ મેળવીને તે બંને કૃષ્ણ બલરામ દુષ્ટોનો સંહાર કરશે. દ્વાપર પૂરો થતા સુધીમાં બધા દુષ્ટ રાજાઓનો સંહાર થશે એવું નક્કી થઈ ગયું છે. સાક્ષાત ઇન્દ્ર પણ અર્જુનના રૂપમાં પૃથ્વી પર પધારે અને દુષ્ટ રાજાઓની સેનાઓનો નાશ કરવામાં જોડાઈ જશે. ધર્મના અંશથી પ્રગટ થઈને મહારાજ યુધિષ્ઠિર પૃથ્વી પર પધારશે. વાયુના અંશથી ભીમસેન તથા અશ્વિની કુમારોના અંશથી નકુલ અને સહદેવનું પણ પ્રાગટ્ય થશે. તે વખતે વસુના અંશથી પ્રગટ થઈને ભીષ્મ રાક્ષસ સેનાના સંહાર કરશે. હવે તમે બધા પ્રસ્થાન કરો અને પૃથ્વી પણ નિશ્ચિંત બનીને સ્થિર થઈને સમયની પ્રતીક્ષા કરો. હે મહાનુભાવ દેવતાઓ, હું આ ભૂમિનો ભાર અવશ્ય દૂર કરીશ. બધા દેવતાઓ આ કાર્યમાં નિમિત્ત માત્ર હશે. બધું કામ મારી શક્તિથી સંપન્ન થશે. કુરુક્ષેત્રના મેદાનમાં હું ક્ષત્રિયનો સંહાર કરીશ. બીજાની વસ્તુ પડાવી લેવાની વૃત્તિ, કામ અને મોહવશ થઈને બધાને પરાસ્ત કરવાની અભિલાષા રાખતા યાદવો પણ કાળનો ગ્રાસ બની જશે. બ્રાહ્મણોના શ્રાપથી યાદવોનો નાશ થશે. ભગવાન શ્રીકૃષ્ણ પણ તે શ્રાપને સત્ય ઠેરવવા તેમના વિગ્રહનો ત્યાગ કરી દેશે. હવે આપ બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની સહાયતામાં પોતપોતાની પત્નીઓ સાથે મથુરા અને ગોકુલમાં જન્મ લો. વ્યાસજી કહે છે, પરબ્રહ્મની યોગમાયા પ્રમાણે કહીને અંતર્ધ્યાન થઈ ગયા. દેવતાઓ પૃથ્વી સાથે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. યોગમાયાના આશ્વાસનથી પૃથ્વીનો વિષાદ દૂર થઈ ગયો. શાંતિથી સમયની પ્રતીક્ષા કરવા લાગી. જન્મેજય, પૃથ્વી ઔષધિઓ અનેક પ્રકારના ફૂલ ફળો અને વિપુલ માત્રામાં લતાઓથી સંપન્ન થઈ ગઈ. તેથી પ્રજાઓ સુખી થઈ, બ્રાહ્મણોની ઉન્નતિ થઈ, બધા જ ઋષિમુનિઓ અત્યંત આનંદથી ધાર્મિક કાર્ય કરવા તત્પર બન્યા. અધ્યાય 18-19 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.